નહીં, ધન હોય છે કે નહીં, એ બધું આધાર ડાક્ટર હોય.

આપણને હેલ્પ કરે, અથવા તો ધારો કે આપનામાં એ ગુરુ નું આરોપણ કરીએ, આરોપણ કરીએ તો આપના તરફ એમને એક એક વખતે આમ લાભ આપે ખરા. આ રીત નવી રીત છે, આ પહેલી રીત છે. એમનો ચમત્કાર છે આપડે એમનો. કેટલાય લોકો ને ચોવીસ નહીં કલાક હું છોડાવતો નથી, કોઈ ના મોટી વસ્તુ છોડાવતો નથી, હું ત્યાગ કરાવવા નથી આવ્યો. એટલે ધક્કો થઈ જાય. આ પ્રેમ સ્વરૂપ એવું છે કે બધું ઉડી જાય. ઉડી ગયું કેટલાય લોકો નહીં સંયમ પાડે, સંયમ ની લેવો. આ ડાક્ટર ખુશ થઈ ગયા. આખો દાડો પોતા મળે અમારું પ્રેમ, મારા પ્રેમ નું બહુ પ્રેમ મળે. આખો દાડો સાધા કરી શકે બધાને. કેમ કે તમે આમ કરજો ને તેમ કરજો, જયારે વિચાર કરે અત્યારે આ સંજોગો સારું કરવું છે. સવાર નથી કેતું સારું બધા સંજોગો. 4/1/1979 ડોક્ટર સૂચક ને ત્યાં મળ્યા સવારે. ડોક્ટર સાહેબ પૂછે છે આત્માની ખોજ કેવી રીતે કરવી? આત્મા અને અનાત્મા બે છૂટા કેવી રીતે પાડવા? ભૌતિક ઈચ્છાઓ પૂરી થઈ જાય તો આત્મા આત્મા જુદા પડી જાય. ભૌતિક સુખની ઈચ્છાઓ છૂટી જાય. એ પણ તૂટે એ નથી. જ્ઞાની પુરુષ કોઈ જ્ઞાની પુરુષ ની પાસે થી જ્ઞાન પ્રાપ્તિ કર્મ ભસ્મીભૂત કર્યા છે, તૂટે નહીં. ઇન્દ્રિયો ક્ષુલ્લ થાય તો આપોઆપ ઈચ્છાઓ ઓછી થઈ જાય. એનાથી કરું જ્ઞાન આવે. ઇન્દ્રિયો શુદ્ધ થઈ જાય. શુદ્ધ થાય 70 વર્ષે બધા દેવતા ઓલવાઈ જાય. પછી એમનો પ્રશ્ન છે કે ઇન્દ્રિયો બધી 60-70 વર્ષે બધી શુદ્ધ થઈ જાય. શુદ્ધ શુદ્ધ શુદ્ધ થઈ જાય તો પછી છે તો કશું રહે નહીં. એમ વધારે વિષય હોય. ઇન્દ્રિયો સુષુપ્ત થાય ત્યારે ઇન્દ્રિયો વધે. મનમાં વિચાર એટલા બધા વિચારો આવે એટલે ઉડતું વધારે નુકસાન. ઇન્દ્રિયો નુકસાનકારક નથી. ઇન્દ્રિયો નુકસાનકારક નથી. ઇન્દ્રિયો નુકસાનકારક નુકસાનકારક નથી. નુકસાન આપણું અજ્ઞાન નુકસાનકારક છે. કોઈ પણ સાધન આવે એટલે કોઈ ચીજ નથી જેનાથી જ્ઞાની ચીજ કરતા આપણા પ્રેમ થી પૂછે છે, કારણ કે એટલા પ્રેમ વાળા છે, એની પાસે પ્રેમ છે બીજું કઈ છે નહીં, આખો જગત પ્રેમ છે. આપની સાથે મારે પ્રેમ છે પણ આપને મારી સાથે પ્રેમ નથી, એમ શું, કારણ કે તમે આપને પ્રેમ ને તમારે પ્રેમ નું નિવેદ હોતી નથી. અત્યારે તો આસક્તિ વાળો પ્રેમ છે, તમારી પાસે કેવો છે જ્યાં જુઓ તો આસક્તિ. હમણાંના સંતો નામ સ્મરણ ઉપર કેમ બહુ ભાર દે છે? નામ સ્મરણ ઉપર હમણાંના સંતો ભાર બહુ દે છે કેમ? સ્મરણ તો અત્યારે બીજો કોઈ ઉપાય નથી. આટલા બધામાં નામ સ્મરણ કરે એટલે શાંતિ કોઈ ભલે જ રહેતો, કારણ કે નામ સ્મરણ કરે એ સાથે મન બુદ્ધિ શુદ્ધ અહંકાર બધું સારું રહે છે, અને જો અંદર શક્તિ આવે ઈરાદનો પણ થાય, આખો ધરો ફ્રેક્ચર કર્યા કરશે મન બુદ્ધિ શુદ્ધ અહંકાર થશે, ભાઈ આખો ધરો ફ્રેક્ચર કર્યા કરે. રાત્રે 12 વાગ્યા સુધી નહીં ઊંઘવા દેતો, પછી મને કાબુ મળવા માટે શું કરવું જોઈએ? જ્ઞાની પુરુષા તો ધર્મ માં આવવાથી મન કાબુ માં આવે, દરેક ચીજ આવે છે, મન નહીં બુદ્ધિ ચીજ અહંકાર દરેક ચીજ કંટ્રોલ માં આવે છે. પછી મને મને વસ કરવાનું બીજું કોઈ સાધન આજે રહેતો નથી. એકાગ્રતા કરે એનાથી શાંતિ રહે, પણ પાછું જો ખસ્યું તો બધા શું થાય, મન ની ઉત્પત્તિ શું છે અને એનો વિલય શું છે એવું લોકોને ખ્યાલ નથી. મન શું છે, મન નું કેવી રીતે શરૂઆત, તમે ડિગ્રી બતાવું, આપણે ડિગ્રી બતાવું, બીજા ની ઉપર તમે હું બેઝિક વાત સમજાય છે તેના બદલે આપણું તમારે ધ્યેય સુધી જશે. મન ગાંઠોનું બનેલું છે, તેનું બનેલું છે, એટલે માણસી મારી થાય એ બધી વસ્તુ પણ જ્યાં સુધી અજ્ઞાન છે તો હજી મારી થાય રહે નહીં. અજ્ઞાન માં એટલો રાત છે કે નથી ગમતા વિચાર એનો મારી થતો જ નથી, પોતાને ના ગમતા વિચાર આવે છે એથી અજાયથી થઈને સૂતો જ રહેશે એવું, મારી તો થતો નથી પણ એના મનમાં શું થાય છે, મને જ એમાં વિચાર આવે છે, પોતાના નથી આવતા પણ જાણતી થઈ જાય છે. મન હંમેશા દરેક વસ્તુ એડજસ્ટ થયા જ કરે છે, શું થાય છે મન એડજસ્ટ થયા કરે છે, એમાં એડજસ્ટ થતો એટલે આપણે પછી લેવા દેવા નથી. દરેક વસ્તુ એના બધી પણ એને ખબર નથી, પોતાનું થોડું ધ્યાન નથી, ત્યાં સુધી એડજસ્ટ થાય છે કે એવું તમને મને વિચાર મારા જીવન બીજો કોઈ છે નહીં એવું જાણે છે. મારી તો એટલા બધા છે કે નથી કેવા એટલા બધા છે રોજ વાળી ભાઈ હોય, ખાવાનું રોટલી બનાવી હોય એ ખાઈએ તો શું થાય?

આઉટ ઓફ સ્ટેન્ડર્ડ જે માણસ માં ઊંધું કરવાની શક્તિ વધારે હોય એટલો જે માણસ સીધો ઊંધો આવવામાં ભગવાન સરકાર